سورہ مائدہ سورہ نمبر 5. بسم اللہ الرحمن الرحیم. اللہ نا نام تھی جے خوب از موٹو مہربان نے بہو جے رحم وارو چھے. یا ایوہ الذین آمنوا اوفو بالعقود احلت لکن بہیمت الانعام الا ما یتلا علیکم غیر محل الصید وانتم اے ایمان لاؤنا رہو آپلا وعدہ پورا کرو چار پگا جانورو تمہارا ماتے حلال کرواما آویا چھے سیوائے کے جینی منائے تم نے وانچی سمراواما آوی چھے پانچارے تمہیں احرام نی حالت ما ہو یعنی کہ حجنا کپڑا پہرے لی حالت ما ہو تو شکار کروانے حلال سمجھو نہیں بے شک اللہ جیو چاہے چھے تیو حکم آپے چھے. یا ایوہ الذین آمنوا لا تحلوا شعائر اللہ ولا الشہر الحرام ولا الہدی ولا القلائد ولا القلائد ولا وَإِذَا حَلَلْتُمْ فَاصْطَادُوا وَلَا يَجْرِمَنَّكُمْ شَنَآنُ قَوْمٍ أَن صَدُّوكُمْ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ أَن تَعْتَدُوا وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَى وَلَا تَعَاوَنُوا عَلَى الْإِثْمِ وَالْعُدْوَانِ اے ایمان لاو نہ رہو اللہ نی نفی کرے نشانیوں نی اوگڑنا بے قدری نہ کرو انے نہ مان والا مہینہ نی انے نہ توفو آپے لئی قربانی نی انے نہ چٹپٹا والی قربانی نی અને ન તે લોકોની કે જેઓ પોતાના પાલનહારની મહેરબાની તથા તેની ખુશી મેળવવાની ઈચ્છાથી તે હુરમતવાળા ઘર તરફ જતા હોય ને જ્યારે તમે એહરામ ઉતારી નાખો ત્યારે ભલે શિકાર કરો ને કોઈ કોમે તમને મસ્જિદુલ હરામથી રોક્યા તેથી તે કોમ તરફ પેદા થયેલો કિનો દુશ્મનીનો ભાવ તમને ઉશ્કેરીને એ વાતનું કારણ ન બને કે તમે અત્યાચારી ઝુલમગારી બની બેસો. અને નેકી તથા તકવામાં એકબીજાને મદદ કરો તેમજ ગુનાહને દુશ્મનીમાં એકબીજાની મદદ કરો નહીં ને અલ્લાહથી ડીઓ. બેશક અલ્લાહ સખત સજા આપનાર છે. والمنخلقة والموقودة والمتربية والنطيحة وما أكل السبع إلا ما ذكيتم وما أكل السبع إلا ما ذكيتم وما ذبح على النصب وأن تستقسموا الْيَوْمَ يَئِسَ الَّذِينَ كَفَرُوا એ લોકો તમારા પર મુર્દાર તથા લોહી તથા સુવર્ણનું ડુક્કરનું માંસ હરામ કરવામાં આવ્યું છે અને તે જાનવર કે જેના ઝબા કરવા ઉપર અલ્લાહ સિવાય બીજા કોઈનું નામ લેવામાં આવ્યું હોય ને જે ગરદન મચડીને મારી નાખવામાં આવ્યું હોય ને જે પીટી પીટીને મારી નાખવામાં આવ્યું હોય અને જે ઊંચાણ પરથી પડી મોત પામ્યું હોય અને જે શિંગડા લાગવાથી મરી ગયું હોય અને જેને હિંસક જાનવરોએ ફાડી ખાધી હોય, યાની કે તે તમામ હરામ છે, સિવાય કે જેને તમે ઝબહ કર્યું હોય, યાની કે જીવ બાકી હોવાની હાલતમાં ઝબહ કર્યું હોય, અને જે દેવ દેવીઓની વેદી ઉપર ઝબહ કરવામાં આવ્યું હોય, અને એ પણ કે જે શરત બકીને બાણો વડે ભાગ પાડી લેવામાં આવ્યું હોય, એ દરેક હુકમ ભંગ કરવા સમાન છે. એ મુસલમાનો, આજના દિવસે ઈમાન ન લાવનારાઓ તમારા મઝહબથી નિરાશ ને માયુસ થઈ ગયા છે, માટે તમે તેમનાથી બીઓ નહીં અને મારાથી જ બીઓ. આજે મેં તમારા માટે તમારો દીન પૂરો કરી દીધો છે અને મારી નેમત તમારા પર પૂરી કરી દીધી છે અને દીને ઇસ્લામ તમારા માટે પસંદ કરી લીધો છે. પણ જે કોઈ ભૂખના કારણે બેચેન બનીને તેમજ ગુનાનો ઈરાદો ન રાખતા આજે મજકૂર હરામ વસ્તુઓનો ઉપયોગ કરે, તો બેશક અલ્લાહ મોટો માફ કરનાર ને દયા કરનાર છે. લોકો તને પૂછે છે કે તેમના માટે શું શું હલાલ કરવામાં આવ્યું છે, તું કહી દે કે તમારા માટે બધી પાક વસ્તુઓ હલાલ કરવામાં આવી છે અને તમે શિકાર માટે પાળેલા જાનવરોએ પકડેલા જાનવરો પણ હલાલ છે કે જે જાનવરોને તમે અલ્લાહના જણાવ્યા મુજબ પાળ્યા હોય, માટે તેમણે પકડેલા જાનવરો પર અલ્લાહનું નામ લઈ ઝબહ કરીને તે ખાઓ અને અલ્લાહથી બીતા રહો. બેશક અલ્લાહ ખૂબ જ ઝડપી હિસાબ લેનાર છે. આજના દિવસે તમારા પર બધી પાક વસ્તુઓ હલાલ કરવામાં આવી છે અને તે લોકોનું ખાણું પણ કે જેમને કિતાબ આપવામાં આવી છે તે તમારા માટે હલાલ છે ને તમારો ખોરાક તેમના માટે હલાલ છે ને શિયાળવંતી મોમિન ઓરતો અને જેમને તમારી અગાઉ કિતાબ આપવામાં આવી હતી તે માથીની શિયાળવંતી ઓરતો પણ હલાલ છે એ શરતે કે તમોએ તેમની મહેર આપી દીધી હોય નિકાહમાં લેવાના મકસદથી નહીં કે વ્યાભિચાર બદચલનપણું કરવા અથવા છૂપો સંબંધ રાખવાના મકસદથી ને જે કોઈ ઈમાનનો ઇનકાર કરનાર હશે તેમના બધા આમાલો નકામા જશે અને તે આખેરતમાં નુકસાન ઉઠાવનારાઓમાંથીનો હશે જ્યારે તમે નમાઝ માટે તૈયાર થઈ જાઓ ત્યારે તમારા મોઢા ધોઈ નાખો અને તમારા હાથ કોણીઓ સુધી ધો અને તમારા માથાનો તથા ઘૂંટી સુધી પગનો મસા કરી લો અને જો તમે નાહ્યા વગરના હો યાની કે નજીસ હાલતમાં હો તો પહેલા નાહી લો અને અગર તમે માંદા હો અથવા મુસાફરીમાં હો અથવા તમારામાંથી કોઈ પાયખાનામાંથી આવ્યો હોય અથવા ઓરતોને અડક્યો હોય પછી જો તમને પાણી ન મળે તો પાક માટી થકી તયમ્મમ કરી લો અને તે થકી તમારા મોઢા તથા તમારા બેવ હાથનો મસા કરી લો અલ્લાહ તમને અગવડતામાં મૂકવા નથી ચાહતો બલકે તે તમને પાક કરવા તથા તમારા પર પોતાની નેમત પૂરી કરવા ચાહે છે કે જેથી તમે શુક્રગુજાર બનો અને અલ્લાહની જે નેમતો તમને અતા થઈ છે તેની યાદ કરતા રહો અને તેનું તે વચન જે તેને તમારી સાથે પાકું કરી લીધું છે તે વખતે જ્યારે તમોએ આ કહી દીધું હતું કે અમોએ સાંભળ્યું ને કબૂલ કર્યું એ પણ યાદ કરતા રહો અને અલ્લાહથી બીતા રહો બેશક અલ્લાહ દિલની અંદરની વાતોથી پورے پورو جانکار چھے. ઈમાન લાવનારાઓ અલ્લાહના માટે ન્યાયની રીતે ઇન્સાફની રીતે સાક્ષી બનવાને તૈયાર રહો અને ખબરદાર કોઈ કોમની ગમે તેવી સખત દુશ્મનાઈ પણ તમને એ વાત ઉપર ન ઉશ્કેરે કે તમે ઇન્સાફ ન કરો. ઇન્સાફથી જ વર્તો તે તકવાની વધુ પાસે છે અને અલ્લાહથી બીતા રહો. બેશક તમે જે કઈ કરો છો તેનાથી અલ્લાહ પૂરેપૂરો જાણકાર છે. જેઓ ઈમાન લાવ્યા છે અને સારા અમલો કરે છે તેમને અલ્લાહે વાયદો કર્યો છે કે તેમના માટે બક્ષિશ તથા ઘણો મોટો બદલો છે. ને જે લોકો ઇનકાર કરનારા છે અને અમારી આયતોને જુઠલાવે છે તેઓ જહન્નમ વાસીઓ છે. ઈમાન લાવનારાઓ તમારા પર અલ્લાહની તે બક્ષિશ યાદ કરો કે જ્યારે એક કોમે પોતાના હાથો તમારા તરફ ઝુલમ કરવાના મકસદથી લંબાવવાનો ઈરાદો કર્યો પણ તેને તમારાથી તેમના હાથો રોકી દીધા હતા. અને તકવા ઇખ્તિયાર કરો અને મોમિનોએ અલ્લાહ જ ઉપર ભરોસો રાખવો જોઈએ. અને ચોક્કસ જ અલ્લાહે બની ઇસરાયલ પાસેથી વચન લીધું હતું અને તેમનામાં અમોએ 12 સરદારો ઉભા કર્યા હતા. અને તેમને અલ્લાહે ફરમાવ્યું હતું કે બેશક હું તમારી સાથે છું અગર તમે નમાઝ પઢતા રહેશો તથા ઝકાત આપતા રહેશો તથા મારા રસૂલો પર ઈમાન લાવશો તથા તેમની મદદ કરશો અને અલ્લાહને કર્જે હસના આપતા રહેશો તો ચોક્કસ હું તમારી બુરાઈઓથી દરગુજર કરીશ અને તમને જરૂર જન્નતોમાં દાખલ કરીશ જેની નીચે નદીઓ વહેતી ફરે છે. છતાં ત્યારબાદ તમારામાંથી જે કોઈ આ હુકમનો ભંગ કરશે તો તે ચોક્કસ જ સીધા રસ્તાથી રવડી જશે. પછી તેમના વજન ભંગ કરવાના કારણે અમોએ તેમના પર ફિટકાર કર્યો અને તેમના દિલોને સખત કરી દીધા, કારણ કે તેઓ અમારા શબ્દોને તેમની જગ્યાએથી બદલી નાખતા હતા અને જે વસ્તુની તેમને નસીહત કરવામાં આવી હતી તેનો કેટલોક ભાગ ભૂલી ગયા હતા અને તેઓમાંથીના થોડાકો સિવાય બીજા બધાઓને કાંઈ નહીં તો એકાદ પણ વિશ્વાસનો ભંગ કરવાની ખબર તો તને હંમેશા મળતી જ રહેશે. છતાં તું તેમને માફ કર ને દરગુજર કર. બેશક અલ્લાહ એહસાન કરનારાને દોસ્ત રાખે છે. અને તે લોકોમાંથી જેઓ એમ કહે છે કે અમે ક્રિશ્ચિયનો છીએ તો અમે તેમનું વચન લઈ લીધું હતું, પણ તેમને જે કઈ નસીહત કરવામાં આવી હતી તેનો એક મોટો ભાગ રિસાલતે મોહમ્મદી ભૂલી ગયા છે. આથી અમોએ તેમની વચ્ચે કયામતના દિવસ સુધી દુશ્મનાય અને કીનો કપટ ઉભા કરી દીધા છે. અને તેઓ શું શું કરતા હતા, યાની કે શું શું ચાલાકી કરતા હતા, તે અલ્લાહ તેમને જણાવી દેશે. કિતાબ વાળાઓ, સાચે જ અમારો રસૂલ તમારી પાસે આવ્યો છે. કિતાબમાંથી જે તમે સંતાડ્યા કરતા હતા તેમાંથી તે તમારા પર ઘણું ખરું જાહેર કરી દે છે અને ઘણા ખરાથી દરગુજર કરે છે. ચોક્કસ જ તમારી પાસે અલ્લાહ તરફથી નૂર અને સાફ રોશન કિતાબ આવી ચૂકી છે. જે થકી અલ્લાહ તે લોકોને કે જેઓ અલ્લાહની મરજી મુજબ કરે છે તેમને સલામતીનો રસ્તો દેખાડે છે તથા તેમને અંધકારમાંથી કાઢી પોતાના હુકમથી રોશની તરફ લઈ આવે છે, યાની કે તેમને કુફરના અંધકારમાંથી કાઢીને પોતાના હુકમથી ઈમાનની રોશની તરફ લાવે છે અને તેમને સીધા રસ્તા સુધી પહોંચાડી દે છે. સાચે જ જેઓ કહે છે કે મરિયમ નો દીકરો મસીહ એ જ અલ્લાહ છે, તેઓએ નાસ્તિક પણ કર્યું. તું કહે કે જો અલ્લાહ મરિયમ ના દીકરા મસીહ તથા તેની માને તથા જમીનમાં જે જે કઈ છે તે બધાનો નાશ કરવાનો ઈરાદો કરે તો તેને તેમ કરતા કોણ રોકી શકનાર છે? અને આસમાનો તથા જમીનમાં તથા જે કઈ તેમની વચ્ચે છે તેનો અધિકાર ને હક અલ્લાહને જ છે. જે ચાહે છે તે પેદા કરે છે અને અલ્લાહ દરેક વસ્તુ ઉપર પૂરેપૂરો કાબુ રાખનાર છે. અને યહૂદીઓ તથા નસારાઓ કહે છે કે અમે અલ્લાહના દીકરાઓ તથા તેના પ્યારા છીએ. તું કહે કે જો એમ જ છે તો પછી તે તમને તમારા ગુનાહો બદલ કેમ સજા કરે છે? તેમ નથી, બલકે તમે પણ તેના પેદા કરેલા ઇન્સાનો માંથી ના ઇન્સાન છો. તે જેને ચાહે છે તેને માફ કરે છે ને જેને ચાહે છે સજા કરે છે. અને બધા આસમાનો તથા જમીન અને તેની વચ્ચે જે કઈ છે તેની હુકુમત તેની સત્તા અલ્લાહને જ છે. અને બધાનું આખીરનું પાછું ફરવું તેની તરફ થશે. أن تقولوا ما جاءنا من اے کتاب والاو بے شک امارو رسول امارا حکمو تمنے صاف کرینے بیان کری سمجھاوا ماتے تماری پاسے پیغمبرونو آوو ઘણો વખત મુલતવી રહ્યા પછી આવ્યો છે એ માટે કે તમે એમ ન કહો કે અમારી પાસે તો ખુશખબર આપનાર તથા ડરાવનાર કોઈ જ આવ્યો ન હતો માટે હવે તો તમારી પાસે ખુશખબર આપનાર તથા ડરાવનાર સાચે જ આવી ચૂક્યો છે અને અલ્લાહ દરેક વસ્તુ પર પૂરેપૂરો કાબુ ધરાવનાર છે ને તે સમયને યાદ કરો જ્યારે મૂસાએ પોતાની કૌમને કહ્યું કે અહીં મારી કૌમ અલ્લાહે તમારા પર કરેલી તે નિમતને યાદ કરો કે જ્યારે તમારામાં નબીઓ બનાવ્યા તથા તમને બાદશાહ બનાવ્યા અને તમને તે બધું આપ્યું કે જે દુનિયામાં ના કોઈને પણ આપ્યું ન હતું મારી કોમ તમે આ પાક જમીનમાં દાખલ થાઓ જે અલ્લાહે તમારા માટે લખી દીધી છે અને દુશ્મનોના મુકાબલા વખતે પીઠ ફેરવીને પાછા ફરો નહીં તો નુકસાન ઉઠાવનારાઓ થઈ જશો તેમણે કહ્યું કે અય મૂસા બેશક એ જમીનમાં તો બળવાન તાકતવાર લોકોની એક કોમ છે અને જ્યાં સુધી તેમાંથી તેઓ નીકળી નહીં જાય ત્યાં સુધી અમે હરગિજ તેમાં દાખલ થઈશું નહીં પણ હા જો તેઓ તેમાંથી નીકળી જશે તો અમે જરૂર દાખલ થઈશું તેઓ માંથીના બે શખ્સોએ કે જેઓ અલ્લાહથી બીતા હતા અને જેમને અલ્લાહે નેમત અતા કરી હતી કહ્યું કે દરવાજામાંથી તેમના પર ધસી જાઓ કારણ કે જ્યારે તમે તે પાક જમીનમાં દાખલ થશો તો બેશક તમે જ કામયાબ રહેશો જીત હાંસિલ થશે અને અગર તમે મોમિન હો તો અલ્લાહ ઉપર જ ભરોસો રાખો તો જવાબમાં પાછા તેઓએ કહ્યું કે એ મૂસા જ્યાં સુધી તેઓ અંદર છે અમે તો અંદર નહીં જઈએ જેથી તું અને તારો પાલનહાર જાઓ અને બે જણ તેમની સાથે લડો અમે તો અહીં જ બેસી રહીશું આથી મૂસાએ કહ્યું કે એ મારા પાલનહાર હું સિર્ફ મારી જાતનો મારો પોતાનો તથા મારા ભાઈનો અધિકાર રાખું છું, માટે તું અમને તે નાફરમાન લોકોથી જુદા પાડી દે, યાની કે જેથી તેમના પાપના છાંટા અમને ન ઉડે. અલ્લાહે કહ્યું કે તેમના માથે બેશક તે જમીન 40 વર્ષ સુધી હરામ કરી દેવામાં આવશે, જેથી તેઓ જમીન ઉપર ફટક્યા કરશે, માર્યા માર્યા ફટક્યા કરશે. માટે તું તે હુકમનો અમલ ન કરનારાઓ નાફરમાન લોકોની ખરાબ હાલત ઉપર અફસોસ કરીશ નહીં. ને એ રસૂલ, તું તેમને આદમના બે બેટાઓની સાચી હકીકત વાંચી સંભળાવ કે જ્યારે તેઓએ તેમણે પોતપોતાની કુરબાની રજૂ કરી ત્યારે તે બે માંથી એકની તો કબૂલ થઈ અને બીજાની કબૂલ થઈ નહીં, જેથી તેણે ઈર્ષ્યાથી કહ્યું કે હું જરૂર તને મારી નાખીશ. તો હાબીલે કહ્યું કે અલ્લાહ તો મુત્તકીઓની જ કુરબાની કબૂલ કરે છે. જો તું તારો હાથ મને મારી નાખવાના ઈરાદાથી મારી તરફ લંબાવશે, તો પણ હું મારો હાથ તને મારી નાખવાના મકસદથી તારી તરફ લંબાવનાર નથી. બેશક હું તો બધી દુનિયાઓના પાલનહારથી ડરું છું. બેશક હું તો એ જ ચાહું છું કે મારો અને તારો, યાની આપણા બે નો ગુનો તું એકલો જ ભોગવે, કે જેથી તું જહન્નમ વાસીઓ માંથી નો થઈ જાય, અને જુલમગારો નો બદલો એ જ છે. પછી તેના દિલે તેના માટે તેના ભાઈનું ખૂન કરવાનું કામ આસાન કરી દીધું, જેથી તેણે તેને મારી નાખ્યો, એટલે કે તે નુકસાન ઉઠાવનારાઓમાંથી નો થઈ ગયો. પછી અલ્લાહે એક કાગડાને મોકલ્યો જે જમીન ખોતરવા લાગ્યો, એ માટે કે તેને દેખાડે કે તે પોતાના ભાઈની ખરાબ હાલત યાની કે લાશને કેવી રીતે છુપાવે. એ જોઈ કાબિલ કહેવા લાગ્યો કે હાય મારી ખરાબી, શું હું આ કાગડા જેવો થવાને પણ કમજોર છું કે મારા ભાઈની ખરાબ હાલત યાની કે લાશને સંતાડી પણ ન શકું. મતલબ કે તે પસ્તાવો કરનારાઓ માંથી નો થઈ ગયો. فكأننا قتل جميعا فكأنما قتل الناس جميعا ومن أحياها فكأنما أحيا الناس جميعا ولقد جاءتهم رسلنا بالبينات ثم إن كثير આ કારણે અમે બની ઇસરાયલ પર લાઝિમ કરી દીધું કે જે કોઈ કોઈ જીવને બીજા જીવના બદલા સિવાય યાની કે ખૂન કરવાના બદલા સિવાય અથવા જમીનમાં ફસાદ કર્યા સિવાય મારી નાખે તો જાણે તેને બધા માણસોને મારી નાખ્યા અને જેણે એક જીવને જીવતદાન દીધું યાની કે એક જીવને જો તેને બચાવ્યું તો તેને જાણે બધા માણસોને જીવતા કર્યા જીવતદાન આપ્યું અને સાચે જ અમારા રસૂલો તેમની પાસે ખુલ્લી નિશાનીઓ લઈને આવ્યા હતા પછી તે બાદ પણ તેઓ માટીના ઘણા ખરા જમીનમાં હદ વટાવીને એ રીતે વર્તા રહે છે તે લોકો કે જેઓ અલ્લાહ અને તેના રસૂલથી લડે છે તથા જમીનમાં ફસાદ ફેલાવવાના કોશિશ કરે છે તેમનો બદલો એ છે કે તેમને મારી નાખવામાં આવે અથવા તો તેમને સૂળીએ ચડાવવામાં આવે અથવા તેમના હાથ તથા પગ ઉલટા સુલટા કાપી નાખવામાં આવે અથવા તેમને દેશ પાર કરવામાં આવે આ તો તેમની આ જિંદગીની ફજેતી છે અને આખરતમાં તો તેમના માટે ઘણો મોટો અઝાબ છે સિવાય કે જેઓ તોબા કરે એ પહેલા કે તમે તેમના પર કાબુ મેળવો હાવી થઈ જાઓ માટે તમે આ જાણી લો કે અલ્લાહ મોટો બક્ષવા વાળો ને દયા કરનાર છે એ ઈમાન લાવનારાઓ તકવા ઇખ્તિયાર કરો અને તેના સુધી પહોંચવાના આધાર શોધો યાની કે વસીલો ગોતો તથા તેના રસ્તામાં દિલથી કોશિશ કરો કે જેથી તમે કામયાબી મેળવો બેશક જેમણે નાસ્તિકપણું કર્યું તેઓ અગર જે કઈ જમીનમાં છે તે બધું તેમનું હોય અને તેટલું જ બીજું પણ તેમની પાસે હોય અને તે બધું કયામતના દિવસના સજાથી બચવા માટે બદલામાં આપવા ચાહે તો પણ તેમનો એ બદલો કબૂલ કરવામાં આવશે નહીં અને તેમના માટે દુઃખ આપતો અઝાબ સજા છે તેઓ આગમાંથી ભાગી છૂટવાનો ઈરાદો કરશે, છતાં તેઓ તેમાંથી નીકળી શકશે નહીં અને તેમના માટે કાયમની સજા હશે. ચોરી કરનાર મર્દ ને ચોરી કરનાર ઔરત હોય તો બે ના હાથ કાપી નાખો. આ તેમની કરણી નો બદલો અને અલ્લાહ તરફથી નસીહત રૂપે સજા છે, ને અલ્લાહ જબરદસ્ત હિકમત વાળો છે. પછી જે કોઈ પોતાની સખતાએ પછી પસ્તાવો કરે અને પોતાની ચાલ સુધારે તો બેશક અલ્લાહ તેની તોબા કબૂલ કરી લેશે. બેશક અલ્લાહ મોટો માફ કરનાર ને દયા કરનાર છે. શું તું નથી જાણતો કે આસમાનો તથા જમીનની બાદશાહત અલ્લાહની છે? તે જેને ચાહે છે સજા કરે છે, ને જેને ચાહે છે માફ કરે છે, અને અલ્લાહ દરેક વસ્તુ પર પૂરેપૂરો કાબુ રાખે છે, હાવી છે. એ રસૂલ, જે લોકો નાસ્તિકપણું કરવામાં કોશિશ કરે છે, યાની કે ઇનકાર કરવાપણામાં કોશિશ કરે છે, એ બાબત તને દિલગીર કરે નહીં. અને તેઓ માંથીના કેટલાક તો એવા છે કે જેઓ મોઢેથી કહે છે કે અમે ઈમાન લાવ્યા છીએ, જો કે તેમના દિલો ઈમાન લાવ્યા જ નથી. અને યહૂદીઓ માંથીના કેટલાક એવા છે કે જેઓ ખોટો અર્થ કાઢવાના મકસદ થી મોટા સાંભળનાર છે. આ સાંભળનારાઓ જાસૂસો છે બીજી કોમો માટે, કે જેઓ હજી તારી પાસે આવ્યા નથી. તેઓ શબ્દોને તેના અસલ સ્થાનેથી અસલ જગ્યાએથી બદલી નાખે છે, ને કહે છે કે જો તમને આ હુકમ આપવામાં આવે તો તે હાંસિલ કરી લેજો, અને જો તમને તે હુકમ આપવામાં ન આવે તો તેથી બચજો, ચેતતા રહેજો. અને જેને અલ્લાહ ભૂલાવામાં નાખવા ચાહે તો તું હરગીઝ અલ્લાહને ત્યાં તેના સંબંધમાં કાંઈ અધિકાર કે સત્તા ધરાવતો નથી. એ જ તે લોકો છે કે જેમના દિલોને અલ્લાહે સાફ કરવા ચાહ્યું નથી. દુનિયામાં તેમના માટે ફજેતી છે અને આખેરતમાં તેમના માટે ઘણો મોટો અઝાબ છે, સજા છે. وإن તેઓ જુઠાણાના મોટા સાંભળનારા ને હરામના મોટા ખાનારા છે. અગર તેઓ તારી પાસે કોઈ સવાલના ફેંસલા માટે આવે તો તેમની વચ્ચે ફેંસલો કરી દે, અથવા તો તેમની તરફથી મોઢું ફેરવી લે. અને જો તું તેમનાથી મોઢું ફેરવી લેશે તો પણ તેઓ તારું હરગીજ કઈ બગાડી શકશે નહીં. અને અગર તેમનો મામલો પતાવી દે તો તેમની વચ્ચે ઇન્સાફની રીતે મામલો કર. બેશક અલ્લાહ ઇન્સાફ કરનારાઓને, ન્યાય કરનારાઓને દોષ રાખે છે. ને આ લોકો તને કેવી રીતે સરપંચ બનાવે, કોઈ મામલાનો ફેંસલો કરવા આપે, જ્યારે કે તેમની પાસે તૌરેત મોજૂદ છે જેમાં અલ્લાહનો દરેક બાબતનો ફેંસલો છે. તે છતાં તેનાથી પણ મોઢું ફેરવી લે છે અને તેઓ તૌરેતને પણ માનતા નથી. બેશક અમોએ તૌરેત ઉતારી છે જેમાં હિદાયત યાની સાચા રસ્તા તરફની દોરવણી તથા નૂર છે. તે નબીઓ કે જે અલ્લાહના હુકમ મુજબ અમલ કરનારા હતા તેઓ યહૂદીઓ માટે ફેંસલા એ જ તૌરેતના હુકમો મુજબ કરતા હતા. એવી જ રીતે અલ્લાહવાળા લોકો અને આલિમો પણ, કારણ કે તેમને અલ્લાહની કિતાબમાંથી કેટલાક ભાગના હિફાજત કરનાર, રક્ષણ કરનાર ઠરાવવામાં આવ્યા હતા અને તેઓ તેના સાક્ષી હતા. માટે તમે લોકોથી ડર ન પામો, પણ મારો જ ડર રાખો, મારાથી દીવો અને મારી આયતોના બદલામાં નજીવી એવી કિંમત મેળવો નહીં. ને જે લોકો અલ્લાહે જે ઉતાર્યું છે તે મુજબ ફેંસલો ન કરે તો તેઓ જ નાસ્તિકો છે, ઇનકાર કરનારાઓ છે. અને અમોએ જીવ ના બદલે જીવ તથા આંખ ના બદલે આંખ અને નાક ના બદલે નાક તથા કાન ના બદલે કાન ને દાંત ના બદલે દાંત અને એવી જ રીતે દરેક જખમ નો બદલો હોય એવું તેમના પર તે કિતાબ તૌરેત માં વાજિબ કરી દીધું હતું. પછી જે કોઈ માફ કરી દે તો તે તેના પોતાના ગુનાહોનો કફારો પસ્તાવો બની જશે. અને જેઓ અલ્લાહે જે કઈ ઉતાર્યું છે તે મુજબ ઇન્સાફ ન કરે, ન્યાય ન કરે, તો તેઓ જ બેઇન્સાફીઓ છે, અન્યાયીઓ છે.